આપણને ગમતું બોલે તો પણ ના સમજાય. બીજે પાસે ખબર ના પડે બીજે પાસે શું છે કેવા પ્રકાર નું બોલે છે એ શું બોલે શું કઈ બાબત ની વાત કરે આપડી જોડે ખબર જ ના પડે બીજે પાસે કોઈ એથી પેલો સતત જ્ઞાની નો આશરો કરો એથી વાત વાત નો ગાડીના પાટા થઈ ગયા કે મને તો રાજધાની પણ પાટો બદલે રાજધાની નથી તો કોણ ના પાડ લાગી તો રાજધાની બદલે તે બંધ દાદા ને કેવું ના પડે એ તો બહુ એવો વિચાર આવે તો વિચાર આવે છે દાદા નક્કી કર્યું અપના કુશ નહીં ભૂલી ગયું સાયકોલોજી સોશિયોલોજી એટલું બધું સ્પષ્ટ રીતે બધી વાત કહેતા હતો અને ભૂલ ને ભૂલ કઈ રીતે પકડવી સાચી વસ્તુ શું છે ક્યાં ચુકાયું છે જગત નિર્દોષ આ એક એક શબ્દ બધી ભૂલો ભાંગે એવા જ હોય છે પણ હવે કઈ ઘૂંચાઈ ને આવી ભૂલો થાય છે ખબર પડી જગત નીકળી જશે સાચી વાત છે એવું સમજ સમજે પડે ખોપરી આટલી જમ છે ઉપર બધા લેયર્સ હોય આ જે કવચ હોય પછી અંદર પાછા બીજા બધા લેયર્સ હોય છે દાદા અને પછી મગજ હોય મગજ તો બહુ સારું કોઈ હિસાબે છે મોટા વંદન બધા નું જ લગભગ સારા કરતા આ નિરીબન સીએમ માં તો નાણા હોય છે ત્યાં નિરીબન મોટું થાય દરેક વસ્તુ નું ડેવલપમેન્ટ હોય છે ને આમાં પછી ઘણા જે પેલા રિટાર્ડેડ ચાઇલ્ડ કે છે ને એનું તો આવું જ વાંચવું હોય વ્યવહાર ના દેખાય એટલે આપણને એમ થાય કે જાતિ આમ થાય કોઈ જાતો વ્યવહાર નહીં કહીએ તે વ્યવહાર નહીં કહીએ તે ના કે છે કે દાદા ને કેવું કરો તે સર અંદર લાગે છે અને અમે કહે છે કે તમે કે છે કરો ડિસ્ટન્સ કેટલા બધા એને બહેને નથી એવું કરો એના કરતા તમે મોટું રીતે જુના આગ્રહો લે ને આ મદદ બને અંદર ડેવલપ થઈ જાય તે થઈ જાય ખોટી માન્યતા ખોટા કોઈની ભૂલ દેખાય એ જ આપી છે આપણી ભૂલ કઈ થાય કે કોઈ ભૂલ કેમ દેખાય છે એ તો એને જોવાની છે તમને શું અધિકાર તમે લોકો તમને ન્યાય આપી તમે એ ભૂલ છે જ તે કાપરી નહીં તમે તમે ચાલે નહીં તમે તો આપતી બોલો ભૂલ છે કે કાપરી છું પ્રિન્સિપલ જ છે કોઈ જીવ કોઈના માં ડખો ડખલ કરી શકે જ નહીં કોઈ જીવ કોઈના માં ડખો ડખલ કરી શકે જ નહીં અને આપણા માં ડખો ડખલ છે એ આપણા આપડે ડખો ડખલ કરવા જઈએ છે એ મુખ્ય છે મારા દેવું એવું પછી કેવું ડખલ જ છે બહુ જિંદગી બગાડ્યો હોય પોતાનું બધું સારું વાત કરી કોઈ ખરાબ કરતા હોય તો આપણે બગડી ગયા પછી વાંધો નથી એવું થયું ના બગડતું હોય તો એટલે કઈ રીતનું કહેવાય કઈ રીતનું એડજસ્ટમેન્ટ કહેવાય ભાવના આવી છે અને બને છે એમાં ડકો ડકલ નથી એવું બગડતો હોય તો અને એટલે આમ તો જોઈએ તો બંને વિરોધાભાસ વાળું લાગે છતાં એ બંને કાર્ય કરે છે એમાં ઉતર્યા પછી રસ્તે ગાડી માં તો ઉપર ક્યારે ગાડી માં સ્ટેશન પર ઉતર્યા પછી જશે પણ ચોરી લીધા પછી ત્યાંથી ગાડી માં બેઠો હોય કે ગમે છે એના પછી શું ઉપાય કરવો બગડ્યા કે નહીં ખબર પડે ન્યાયાધીશ કોણ ગુનેગાર કોણ એટલે ત્યાં પછી ન્યાય અંદર સમજદાર એમ ના બગાડે દાદા પોતાની સમજણ પ્રમાણે વાપરે પોતાની સમજણ પ્રમાણે વાપરે એની પોતાની ઈચ્છા ના હોય બગાડવાની બગડ્યું સારું ખોટું બુદ્ધિ ડિપાર્ટમેન્ટ બુદ્ધિ ની વાત માર ખાવાનું કશું અથડામણ થાય અને ખરેખર થઈ રહ્યું હોય તે બધું વ્યવસ્થિત થઈ રહ્યું હોય રોકડો છે એટલો સારું એ માર કેવો એટલે રોકડામાં શું થાય ફળ શું મળે એ રોકડો માર એમાં ફળ શું મળે એમ નિરાકુર જતી રહે એ રોકડો માર બોલ બગડી જાય અજંપો થાય અને નિરાકુરતા હોય એટલે એમાં એને કર્મ બંધન નું શું હોય છે અજંપો થાય અને નિરાકુરતા હોય તો કર્મ બંધન નું અજંપા માં હોય કર્મ નું બંધન, અજંપો થાય ત્યારે કર્મ બંધાય, અજ્ઞાન છે કે પણ એવી ભૂલો માર્ગ ને તો રોકનારી થાય ને, એવી ભૂલો માર્ગ ને તો રૂંધનારી થાય ને, રૂંધે ભૂલો માર્ગ ને રૂંધે અન્ય પાસે ચડાય છે. મારી માન્યતા ખરી એમ માનવું ચાલે, મારી માન્યતા ખરી એમ કરી ચાલે. અમે તો વ્યવસ્થિત નથી માન્યતા, અથડામણ આવે પછી વળે નહીં એની એક કરતો થાય કે ન્યાય થાય ને તારે રજર કામ નો પ્રવાસ કર્યા કરે એટલે આપડે એ રજર કામ ના કરે. આમ બધું જાગૃતિ હોવા છતાં આજ્ઞામ રહ્યા છે. ગાડી ચલાવ્યા એવું વ્યવસ્થિત આવું સમજીને શું કરવાનું અમુક માન્યતાઓ માં સ્થિર થાય ને પછી એવા જ ગાડી ચલાવે. અમુક માન્યતાઓ માં સ્થિર થયો એટલે પછી આ બધું ચૂકી જાય. તું એકલો જ ના થાય, આ ટોળું થયું તેથી તોફાન કરવું હોય છતાં થઈ જાય. હવે આપણી ઈચ્છા છે વિચારી નાખે આ બધા નું સામૂહિક બીજા નો ગુનો કાઢે આવે રીતે મારા થાય તો ગુનો બહુ મોટો ગુનો કહેવાય. એ તો કે આપડે કરીએ તો આપડે જાય આપણે જ ભૂલ તારી એની ભૂલ તારું મળું થયું હતું ને એટલું યાદ યાદ આવે કેવો દેખાડો દેખાતો હતો વેસ્ટ જોવા અને સંઘના પૈસા તેના આપણે કઢાઈ કરીને આપણા પૈસા ની બધા આપણે આપવાના નથી કર્યા થઈ નથી આપડે કઈ ફરજ કરતું હોય તો પીછે આ તો ઓછા જ નથી ખાતી તમારો ખોટો ખરાબ લાગે તે બધું થઈ ગયું આપણને નુકસાન થયું ફરી એવું ના થાય પોતાની પર દૂર ઉડવાની છે સામે કાલે ઉડાડીશ તો પોતાની પર ઉડવાના છે પોતાના તો દેખાતા નહિ પૂરા બીજા ને જોવા તૈયાર છે દોર સેવાની શક્તિ છે મહાત્મા એ પોતાના દોર સેવા માટે જ છે બીજાને જોવા માટે નથી તેનો દુરુપયોગ થવાથી પોતાના દોર સેવાની શક્તિ બંધ થઈ ગઈ બીજાના દોષ કરવા માટે શું કહેવાય એના દોષ અનેક આવે અને આપડે બીજા દેશ કહીએ એટલે પણ ગમે છે ના ગમતો વેપાર બંધ ના કરી દઈએ દિશા ની લીધે નથી બીજા દોષ કાઢો દિશા ની લીધે આવું જ્ઞાન મળ્યા પછી જ્ઞાન ના મળ્યું હોય એને કોઈ કહેવાય છે એટલે ગુનેગાર ગણો ગણાતો છે ને ગુનેગાર જ્ઞાન મળ્યા જીવન જીવતા ના આવે સાહેબ પારકા બરથી ફર્યા કર વાત જ પહોંચે ને ભયંકર બોલો વાર હિંસા કરી હિંસા બોલો જવાબદારી નહીં હમતા છે એમ કરે આપણે કેમ મળવું જોઈએ જીવન જીતા આવડે એના પર આવું મળે ને આ જ્ઞાન મળ્યા પછી સમગ્ર અઘરું હતું કોડ પડ્યા હતો સત્યકર કરી રીતે અઘરું હતું સમજી રહ્યા છે કે આમ આ વ્યવસ્થિત છે આમ છે તેમ છે નામ છેલ્લો ધ્યેય રાખ્યા સિવાય છેલ્લો ધ્યેય રાખ્યા સિવાય એ પ્રસંગકરણ માં ભૂલચૂક થવાનો બહુ સંભવ છે એમાં સ્થિર થયું એટલે બધી તરત દેખાઈ ગયું છે મરી જવા જિંદગી અને એ ધ્યેય હતો એટલે તું આંકડો હતો તમે હા કરતા એ ધ્યેય નથી ગયું ચડી ગયું ફૂલ સાહેબ પાછું વળી ગયું એટલે બોમ ફૂટે એમ ફૂટે મારા કહેવાથી ના આવ્યું દીધી તને તમારે ચાગે તો નહીં બોલાય એક ચાઈ તો બધા પૂજા પૂજા હું મને કહે છે કે મને નહીં માનતા હું સમજી ગયો કે આ વેગ વ્યવસ્થિત થઈ ગયું થોડી બધે વ્યવસ્થિત ખરું તો છેક સુધી એમને ખરું તો એમને છેક સુધી કહેલું જ નહીં જાહેર નું ભૂલ કે જઈ ગયા ને મારું બધું બધા આપો હારું તમારે એટલું બધું લખી લાવે છે અને તેનું ક્લિયર થાય હું તો એવું એમ છે ધીરે ધીરે સમજાવવાનું છે આપડે આપડે હોટલ પડી રહ્યું મરી જાય શું તો જે ધન એ શું કે છે સહી વાત સહી વાત દાદા ના જ્ઞાન તો આપડે દીપાવવાનો પ્રયત્ન કરવાનો છતાં ના દીધી એવું આપડો પ્રયત્ન એ વાત પોઝિટિવ સંજોગો નેગેટિવ કરી દેને આપણે શું કરવાનું સંજોગો પકડવાની નહી પકડી આ તો બધું વાંચો જ હતો ખરાબ વાત આ રીતના ઘેર હતા તમે કોઈને હરાવવું એક ભયંકર દુઃખ માનીએ કોઈને હરાવ્યું પછી તેઓ તૈયારી કર્યા હતા આપણે હરાવે એને કદાચ જીતાડી મોકલી દે ભણશે ને અમારે જીતાડી મોકલી દેવી તે કઈ પણ આપડે તમને વાત જ ના આવી ને આપડે ચાલતું જઈએ તમને કેમ લાગે જીતાડી મોકલી હતી આ પ્રકાર નો દોષ છે ને કે અનંત બધા આનું આ જ જીતાડવા જ કરેલા આ તો એમ લાગ્યા કરે કે એટલે કે નહીં કે આ એટલે અત્યારે આ વસ્તુ છે એટલે દરેક અવતારમાં આવી આવી બધી ઘર્ષણો અને શિષ્યો પછી કઈક વ્યક્તિગત મિલકતો આનંદો તો રાની આજ માથાકૂટ કરેલી છે એથી હવે છૂટીશું નહીં ને તો રખડી પડાય એવું છે ધંધો શું કરે પણ હવે આ જ્ઞાન છે તો ભરે નહીં તો ભરે જ નહીં આ જ્ઞાન છે તો ભરે આ જ્ઞાન છે પોતાનો દોષ દેખાય છે અને આપડે માન્યામાં આવે એના કાર્યક્રમ પૂછા જવું પડે પોતાને લાગવું છે એટલે જીતવાની કઈ જરૂર નથી અમે કાયમ રાખવું રાખવું જીતવાનું કદાચ ચિંતા પણ રાખે એને જીતાય નહીં મોકલે એટલે મને ભૂલી જ જોઈ મારા માટે બીજો એ ધંધા પડી જાય જો અઢાઈ મોકલ્યો ને પછી દુનિયા તો આપે ચડે પછી છોડે જ નહીં ધારો કે આ છોડી દે તો પછી પેલો દાંત છોડે જ નહીં એનું છૂટે એટલે પછી વાતું જ નથી આ તો બધી ખોટી સમસ્યા એવું નથી કેતી હું એક પછી આપડે લાગ છૂટવો તો પછી છૂટાય જ નહીં સામસામી થઈ ગયા કરારો પછી છૂટવો તો ના છૂટાય ના જીતાય આપડે હું જીતો હું આવ્યો હું જીતો હું આવ્યો ભાઈ મળે નઈ કેવાનું પણ તમને એમ થાય કે આ તાળા પડી ગયા બરોબર મોડે કે શું થાય મોડે કે ચડે કે એવું મારે જીતવું નથી કે મને કહ્યું કહ્યું ભાઈ હું તો હારીને બેઠો તમે જીતે આવે મેનાથી ગયા બીજા આરામથી એ મારે જીતવું નથી કે મારે તો હારીને જવું છે હવા નહીં કારણ કે અને આપડે વાદા વચ્ચે થાય ને એવું હોય તારીખ 5/5/83 મહાત્મા કેશિભાઈ ત્યાં સવારે ઓરડાનો જય સત્યનારાયણ શુદ્ધ થવા માટે જે મૂવ કરવામાં આવ્યો એ જાયતું એટલે કર્મ પોતાનું કલ્પ હોય છે આપડે સારું ઉદ્યોગ કેવાય નહીં ભણી જાય કે ના ભાઈ સારું સ્વીકારી છે ને પગ દીકરો પામ દીકરો તેમ દીકરી આ થાય છે ડાક્ટરો થાય આપડે તારીખ 5/4/83 મહાત્મા કેશિભાઈ ત્યાં વડાલા સવાર પછી કેટલી બહુ મુશ્કેલી પડી દાદા ના દર્શન કરવા માટે લોકો 20,000 ખર્ચ કરીને અમેરિકા નહી આવે ના આવું કરી આપો દાડે એવું દાદા કલાક ઠરે રાત માં ઠરે દાદા કે છે દાદા ની પાસે આવ્યા પછી નબળાઈ ને કર્મ મેળવ્યું છે ને એ તો કે છે દાદા કેમ કે કર્મ ને લીધે લીધે છે ને કર્મ આવું ના હોય ધર્મ રક્ષણ ધર્મ રક્ષણ આપે સદ્ધર્મ હંમેશા રક્ષણ આપે સદ્ધર્મ રક્ષણ આપે અને આત્મધર્મ મોક્ષ આપે આત્મધર્મ મોક્ષ સદ્ધર્મ રક્ષણ આપે સંસદ ઉપાધિ મિત છે ને જે સંસદ ચિંતન ઉપાધિ મિત છે એમાંથી કેવી રીતે છૂટવું છૂટી કામ ઉપાધિ વગર તો ગમતું નથી ઉપાધિ નથી હોતી કાંઈ ધંધો રોપિયા કાંઈ ના મળે પણ ઉપાધિ લઈ આવવા જાય છે લેવા જાય ઉપાધિ વગર ના થાય છે તાર કે ધંધો રોપિયા કાંઈ નથી પછી લેવા જાય ધંધો રોપિયા ખોવા જાય પછી પાછી ઉપાધિ વર્ગે રેતી શા માટે નાખતા ઈશું એમાં રેતી તો આપડી સમજણ છે એટલે પછી રેતી નાખીને જરા વધારે જથ્થો થાય એટલા માટે વધારે જથ્થો થાય જથ્થો વધારે થાય ચાલતા ના ચાલતા નહીં જથ્થો થાય વધારે એટલે સંતોષ થાય કે ભાઈ આટલો ભાત આવ્યો આપડા થાય એ ત્યાર બાદ બધું લોકો કોકરા નાખીને ખાય છે મોડા ઉપર દિવેલ પીધા જેવો દેખાય મોડા પર દિવેલ પીધું હોય એવો દેખાય આવો ક્યાંય હોય સેફ સાઈડ ત્યાં જવું જોઈએ બધું દાદા પાસે સેફ સાઈડ છે દાદા પાસે સેફ સાઈડ છે હારું ના ચેત ને મળે તો હારું હા એ બરોબર ચેત ગણે દરાયા આવવાની વિચાર કર્યો નહી ચલો ના ના ના ઉપાધિ નો શોખ છે હોય નહી મુક્ત થવાની ગરજ છે એટલે બહુ સારી કે મુક્ત થવાની ઈચ્છા તો છે જ દર મુક્ત થવું છે ને પણ તમને મુક્ત થયેલા જ છે બિઝનેસ બંધ છે એ નહીં વલણ પતી જાય એટલે બધું બંધ કરી દેવું વલણ પતી ગયા બસ તો અંતર મળે બોલેલું હાથું નહીં પડતું પોતાનું મળેલું પોતાને હાથું નહીં પડતું એ કઈ જતું પોતાનું મળે બોલેલું પોતાને હાથું પડતું નથી એ પણ એક પૈસા ટકે સુખી છું બધી રીતે પૈસા ટકે બધી રીતે સુખી છું પણ સંસારના સંસારની ઉપાધિ માંથી છૂટાતું નથી. સંસારની પૈસો દુઃખ નું કારણ છે. પૈસો દુઃખ નું કારણ છે. પૈસો કામ નથી. પૈસો દુઃખ નું કારણ છે એમ કે છે. પાંચ સાત નોટો પડી ગઈ હોય તો જોઈએ. આમાંથી નોતી માટે ગઈ નોતી નસીબ માં તો ગઈ વાત તો ઈચ્છા કરી હોય તો ઈચ્છા હોય ને. સંસારમાં એની જરૂર પડે છે. સંસારમાં એની જરૂર પડે છે. એટલે ના હોય તેને જરૂર પડે. હોય તેને જરૂર પડે. હોય એને હોય એને વધારે સાતા ઉપજે. સાતા ઉપજે. હોય એને વધારે સાતા ઉપજે એમ કે છે. આ લક્ષ્મી ના શું ગુણ છે? બલબલાની આબર બગાડી નાખેલી. હા